શ્રી પદ્મ પુરાણ પાતાલખંડ અધ્યાય 41 દીક્ષાની વિધિ તથા શ્રીકૃષ્ણ દ્વારા રુદ્રને યુગલ મંત્રની પ્રાપ્તિ. શિવજી કહે છે, નારદ, હવે હું દીક્ષાની યથાર્થ વિધિનું વર્ણન કરું છું. ધ્યાન દઈને સાંભળો. આ વિધિનું અનુષ્ઠાન ન કરીને શ્રવણ માત્રથી પણ મનુષ્ય બહુબંધનથી મુક્ત થઈ જાય છે. વિદ્વાન પુરુષ આ વાતને સમજી લે કે સાધારણ કીટથી લઈને બ્રહ્માજી સુધીનું સંપૂર્ણ જગત નશ્વર છે. એમાં આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક આ ત્રણ પ્રકારના જ દુઃખોનો અનુભવ થાય છે. અહીંના જેટલા સુખ છે તે બધા અનિત્ય છે, તેથી તેમને પણ દુઃખોની શ્રેણીમાં જ રાખો. પછી વિરક્ત થઈને તેમનાથી અલગ થઈ જવું અને સંસાર બંધનથી છૂટવા માટે ઉપાયોનો વિચાર કરો. સર્વોત્તમ સુખની પ્રાપ્તિના સાધનનો પણ વિચાર કરીને પૂર્ણ શાંત બની રહેવું. વિવિધ પ્રકારના કર્મોનું યોગ્ય રીતે સંપાદન બહુ કઠણ છે એવું સમજીને પરમ બુદ્ધિમાન પુરુષે અત્યંત ચિંતાપૂર્વક શ્રી ગુરુદેવના શરણમાં જવું જોઈએ. જે શાંત હોય, જેમનામાં માત્સર્યનો સંપૂર્ણ અભાવ હોય, જે શ્રીકૃષ્ણના અનન્ય ભક્ત હોય, જેમના મનમાં શ્રીકૃષ્ણ પ્રાપ્તિ સિવાય બીજી કોઈ કામના ન હોય, જે ભગવદ્ કૃપા સિવાય બીજા કોઈ સાધનનો ભરોસો ન કરતા હોય, જેમનામાં ક્રોધ અને લોભ લેશ માત્ર પણ ન હોય, જે શ્રીકૃષ્ણ રસના તત્વજ્ઞ અને શ્રીકૃષ્ણ મંત્રની જાણકારી રાખનારાઓમાં શ્રેષ્ઠ હોય, જેમણે શ્રીકૃષ્ણ મંત્રનો જ આશ્રય લીધો હોય, જે સદા મંત્ર પ્રત્યે શ્રદ્ધા ભક્તિ રાખતા હોય, સર્વદા પવિત્ર રહેતા હોય, દરરોજ સદધર્મનો ઉપદેશ આપીને લોકોને સદાચારમાં પ્રવૃત્ત કરતા હોય, એવા કૃપાળુ અને વિરક્ત મહાત્મા જ ગુરુ કહેવાય છે. શિષ્ય પણ એવો હોવો જોઈએ જેમાં મોટાભાગના ઉપરોક્ત ગુણ મોજુદ હોય. આ સિવાય તેને ગુરુ ચરણોની સેવા માટે ઈચ્છુક, ગુરુને સમર્પિત ભક્ત અને મુમુક્ષુ હોવો જોઈએ. જેનામાં આવી યોગ્યતા હોય તે જ શિષ્ય કહેવાય છે. પ્રેમપૂર્ણ હૃદયથી ભગવાન શ્રી કૃષ્ણની સાક્ષાત સેવાનો જે અવસર મળે છે તેને જ વેદ વેદાંગોનું જ્ઞાન ધરાવનારા વિદ્વાનોએ મોક્ષ કહ્યો છે. શાંતો વિમત્સર કૃષ્ણે ભક્તો અનન્ય પ્રયોજન અનન્ય સાધન શ્રીમાન ક્રોધલોભવ ભવિર્વર્જિત શ્રીકૃષ્ણ રસ્વ તત્વજ્ઞ કૃષ્ણ મંત્ર વિદામ વર કૃષ્ણ મંત્રાશ્રયો નિત્યમ મંત્રમ ભક્ત સદા શુચિ સદધર્મ શાસકો નિત્યમ સદાચાર નિયોજક સંપ્રદાય કૃપા પૂર્ણો વિરાગી ગુરુ રુચ્યતે એવમ આદિ ગુણ પ્રાયઃ સુશ્રુ ગુરુર્પાદયો ગુરો નીતા અનંત નીત અનંત ભક્તસ્વ મુમુક્ષુ શિષ્ય ઉચ્યતે યત સાક્ષાત સેવનમ તસ્ય પ્રેમણા ભગવતો ભવેત સ મોક્ષ પ્રોચ્યતે. પ્રાજ્ઞેર વેદ વેદાંગ વેદભિઃ 82મા અધ્યાયના 6 થી 10 શ્લોક સંખ્યા. શિષ્યો ગુરુના ચરણોની શરણમાં જઈને તેમને પોતાનું વૃતાંત નિવેદન કરવું જોઈએ તથા ગુરુ માટે ઉચિત છે કે તેઓ અત્યંત પ્રસન્ન થઈને વારંવાર સમજાવીને શિષ્યના સંદેહોનું નિરાકરણ કરે. ત્યાર પછી તેને મંત્રનો ઉપદેશ આપે. ચંદન અથવા માટી લઈને શિષ્યની ડાબી અને જમણી ભુજાઓના મૂળ ભાગમાં ક્રમશઃ શંખ અને ચક્રનું ચિહ્ન અંકિત કરે. પછી લલાટ વગેરેમાં વિધિપૂર્વક ઉર્ધ્વપુંડ લગાવે. ત્યાર પછી પહેલા બતાવેલા બંને મંત્રોનો શિષ્યના જમણા કાનમાં ઉપદેશ કરે તથા ક્રમશઃ તે મંત્રોનો અર્થ પણ તેને સારી પેઠે સમજાવી દે. પછી યત્નપૂર્વક તેનું કોઈ નવું નામ રાખે જેના અંતમાં દાસ શબ્દ જોડાયેલો હોય. એના પછી વિદ્વાન શિષ્ય પ્રેમપૂર્વક વૈષ્ણવોને ભોજન કરાવે તથા અત્યંત ભક્તિ સાથે વસ્ત્ર અને આભૂષણો દ્વારા શ્રી ગુરુનું પૂજન કરે. એટલું જ નહીં, પોતાના શરીરને પણ ગુરુની સેવામાં સમર્પિત કરી દે. નારદ, હવે હું તમને શરણાગત પુરુષના ધર્મ કહું છું, જેમનો આશ્રય લઈને કળિયુગના મનુષ્ય ભગવાનના ધામમાં પહોંચી જશે. ઉપર બતાવ્યા પ્રમાણે ગુરુ પાસેથી મંત્ર ઉપદેશ લઈને ગુરુ ભક્ત શિષ્ય દરરોજ ગુરુની સેવામાં જોડાઈને પોતાના ઉપર તેમની પૂર્ણ કૃપા સમજે, ત્યાર પછી સત્પુરુષોના તેમાં પણ ખાસ કરીને શરણાગતોનો ધર્મ શીખે અને વૈષ્ણવોને પોતાના ઈષ્ટદેવ સમજીને સદા તેમને સંતુષ્ટ રાખે। શરણાગત શિષ્ય કદી આલોક અને પરલોકની ચિંતા કરવી ન જોઈએ। કેમ કે આ જન્મ કેમ કે આ લોકના જેટલા પણ સુખ ભોગ છે તે પૂર્વ જન્મના કર્મો અનુસાર પ્રાપ્ત થાય છે, તેથી જેટલું પ્રારબ્ધ હશે તેટલું આપમેળે મળી જશે, અને જે પરલોકનું સુખ છે તેને તો ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં જ પૂર્ણ કરશે। તેથી મનુષ્ય આ લોક અને પરલોકના સુખ માટે કરવામાં આવનારા પ્રયત્નોનો સર્વથા ત્યાગ કરી દેવો જોઈએ। સર્વ પ્રકારના ઉપાયોનો પરિત્યાગ કરીને પોતાને શ્રી કૃષ્ણનો સેવક માનીને નિરંતર તેમની આરાધનામાં સંલગ્ન રહેવું જોઈએ। જેમ પતિવ્રતા સ્ત્રી લાંબા સમયથી પરદેશ ગયેલા પોતાના પતિ માટે સદા દીન બની રહે છે, પ્રિય તમામ અનુરાગ રાખીને માત્ર તેને જ મળવાની આશંકા રાખે છે, નિરંતર તેના જ ગુણોનું ચિંતન ગાન અને શ્રવણ કરે છે, તે જ પ્રમાણે શરણાગત ભક્તોએ પણ સદા શ્રીકૃષ્ણના ગુણ તથા લીલા વગેરેનું સ્મરણ કીર્તન અને શ્રવણ કરતા રહેવું જોઈએ। પરંતુ આ બધું કોઈ બીજા ફળનું સાધન બનાવીને અર્થાત લૌકિક સુખ ભોગ માટે કદાપી કરવું ન જોઈએ। જેમ પતિવ્રતા સ્ત્રી દીર્ઘકાળ પછી પરદેશથી આવેલા પતિને એકાંતમાં જોઈને તેને છાતીએ લગાવતી તથા નેત્રોથી તેના રૂપ સુધાનું પાન કરે છે, આ ઉપરાંત અતિ પ્રસન્નતા સાથે તેની સેવામાં લાગી જાય છે, તે જ રીતે અર્ચા વિગ્રહ સ્વયં પ્રગટ થયેલી મૂર્તિના રૂપમાં અવતરણ થયેલા ભગવાનની સાથે રહીને ભક્તોએ નિરંતર તેમની સેવામાં લાગ્યા રહેવું જોઈએ। તેણે સદા અનન્ય ભાવે ભગવાનના શરણમાં રહેવું, ભગવાનની આરાધના સિવાય ન તો બીજા કોઈ સાધનનો આશ્રય લે અને ન બીજા સાધનની ઈચ્છા કરે। ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુ સાથે પ્રયોજન ન રાખે, કદી કોઈની નિંદા ન કરે, ન તો બીજાનું ઉચ્છિષ્ટ ખાવું અને ન બીજાનો પ્રસાદ ગ્રહણ કરવો। ભગવાન અને વૈષ્ણવની નિંદા કદી ન સાંભળે, જો ક્યાંય નિંદા થાય તો કાન બંધ કરીને બીજે ચાલ્યો જાય। વિપ્રવર નારદ, મારો તો એવો વિચાર છે કે શરણાગત ભક્તે મૃત્યુ પર્યંત ચાતક વૃત્તિનો આશ્રય લઈને યુગલ મંત્રના અર્થનો વિચાર કરીને રહેવું જોઈએ। જેમ ચાતક સમુદ્ર સરોવર અને નદી વગેરેને છોડીને માત્ર મેઘના પાણીની યાચના કરે છે અથવા તરસ્યો જ મરી જાય છે, તે જ પ્રમાણે યત્નપૂર્વક ભગવત પ્રાપ્તિના સાધનો પર વિચાર કરવો જોઈએ। પોતાના ઈષ્ટદેવ શ્રી રાધા અને કૃષ્ણ પાસેથી એવી યાચના કરવી જોઈએ કે તેઓ તેને આશ્રય આપે, સદા પોતાના ઈષ્ટદેવને તેમના ભક્તોને અને ખાસ કરીને ગુરુને અનુકૂળ રહેવું જોઈએ, પ્રતિકૂળતાનો સર્વથા પરિત્યાગ કરી દેવો જોઈએ। હું એકવાર શરણમાં જઈને અનુભવપૂર્વક કહું છું, શ્રી રાધા અને શ્રી કૃષ્ણ બંનેના ગુણ પરમ કલ્યાણમય છે। મારી વાત પર વિચાર કરીને શરણાગત પુરુષ તેમના પર વિશ્વાસ કરે કે આ બંને ઈષ્ટદેવ અવશ્ય મારો ઉદ્ધાર કરશે, પછી વિનિત ભાવે પ્રાર્થના કરતા રહીને કહેવું, નાથ તમે જ બંને પુત્ર મિત્ર અને ઘર વગેરેની મમતાથી પૂર્ણ આ સંસાર સાગરથી મારી રક્ષા કરવા વાળા છો, તમે જ શરણાગતનો ભય દૂર કરો છો, હું જેવો પણ છું આ લોક અને પરલોકમાં મારું જે કંઈ પણ છે તે મેં આજે તમારા બંનેના ચરણોમાં સમર્પિત કરી દીધું। હું અપરાધોનું ઘર છું, મેં બધા સાધન છોડી દીધા છે, હવે મને કોઈ આશરો આપે એવું નથી, તેથી નાથ હવે તમે જ બંને મારા આશ્રય છો, રાધિકાકાંત હું મન વાણી અને કર્મથી તમારો છું, કૃષ્ણ પ્રિયા રાધે હું તમારો જ છું, તમે જ બંને મારી ગતિ છો, હું તમારા શરણમાં પડ્યો છું, તમે બંને કરુણાના ભંડાર દયાના સાગર છો, મારા પર કૃપા કરો, હું દુષ્ટ છું અપરાધી છું તો પણ કૃપા કરીને મને પોતાનો દાસ્ય ભાવ પ્રદાન કરો। મુનિશ્રેષ્ઠ, જે ભક્ત તરત જ દાસ્ય ભાવની પ્રાપ્તિ ચાહતો હોય તેને ભગવાનના ચરણ કમળોનું ચિંતન કરતા રહીને દરરોજ ઉપયુક્ત પ્રાર્થના કરવી જોઈએ। સંસાર સાગર સાગરા અન્નાથો પુત્ર મિત્ર ગૃહા કુલાત ગોપ્તારો મે યુવામેવ પ્રપન્ન ભય ભંજનો યો અહમ મમાસ્તિ મમાસ્તિ યત કિંચિદિહ લોકે પરત્ર ચ તત સર્વં ભવતો રદ્ય ચરણેષુ સમર્પિતમ સમર્પિતમ ચરણેષુ સમર્પિતમ. અહીં સુધી મેં શરણાગતોના બાહ્ય ધર્મનું સંક્ષેપમાં વર્ણન કર્યું. હવે તેમના અત્યંત ઉત્કૃષ્ટ આંતરિક ધર્મોનો પરિચય આપવામાં આવે છે. અતરંગ ભક્તોએ યત્નપૂર્વક કૃષ્ણ પ્રિયા શ્રી રાધાજીના સખી ભાવનો આશ્રય લઈને નિરંતર તે બંનેની સેવા કરવી જોઈએ તથા આળસ છોડી દેવી જોઈએ. મંત્ર અને તેના અંગોનું પહેલા વર્ણન કરી દેવામાં આવ્યું છે. તેના અધિકારી અધિકારીના ધર્મ તથા તેમને મળનારા ફળનું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. નારદ, તમે પણ આ સાધનાનું અનુષ્ઠાન કરો, તમને શ્રી રાધા અને શ્રી કૃષ્ણના દાસ્ય ભાવની પ્રાપ્તિ અવશ્ય થશે, એમાં કોઈ સંદેહ નથી. જે એકવાર પણ શરણમાં જઈને હું તમારો છું આમ કહીને યાચના કરે છે તેને ભગવાન અવશ્ય દાસત્વ પ્રદાન કરે છે. મારા મનમાં આ વિશે બીજો વિચાર કરવાની તાકાત નથી. અહમશ્ય આરાધના માલ યત્તસ્ય કત સાધન અગતિશ્વ તતો નાથો ભવંતા વેવ મે ગતિ તબ અસ્મિ રાધિકા નાથ કર્મણા મનસા ગિરા કૃષ્ણ કાંતે તવેવ વાસ્મિ યુવામેવ ગતિ ગતિર્મમ શરણમ વામ પ્રપન્નો અસ્મિ કરુણા નિકરા કરો પ્રસાદમ કુરુતમ દાસ્યમયી દૃષ્ટે અપરાધિની ઇત્યેવમ જપતા નિત્યમ સ્થાપત્યમ સ્થાપવ્યમ સ્થાતવ્યમ પદ પંકજમ અચિરાદેવ તદાશ્યામિચ્છતા મુનિસતમ. બાસીમાં અધ્યાયના 42-47 શ્લોક. મુનિવર, આ મેં તમને શરણાગત ભક્તના આંતરિક ધર્મનું વર્ણન કર્યું છે. આ ગુહ્યથી પણ અતિ ગુહ્યતમ વિષય છે, તેથી આને યત્નપૂર્વક ગુપ્ત રાખવો જોઈએ, સર્વત્ર પ્રકાશિત કરવો નહીં. મુનિવર, આ મેં તમને શરણાગત ભક્તના આંતરિક ધર્મનું વર્ણન કર્યું છે. આ ગુહ્યથી પણ અતિ ગુહ્યતમ વિષય છે, તેથી આને પ્રયત્નપૂર્વક ગુપ્ત રાખવો જોઈએ, સર્વત્ર પ્રકાશિત કરવો નહીં. આ પ્રસંગમાં હું તમને અત્યંત અદ્ભુત રહસ્યની વાત કહું છું, જે મેં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખે સાંભળી હતી. પૂર્વકાળની વાત છે. હું કૈલાસ પર્વતના શિખર પર એક ઘોર વનમાં રહેતો હતો અને ત્યાં ભગવાન નારાયણનું ધ્યાન કરતો રહીને તેમના શ્રેષ્ઠ મંત્રના જપ કરતો હતો. એનાથી સંતુષ્ટ થઈને ભગવાન મારી સામે પ્રગટ થયા અને બોલ્યા, વરદાન માંગો. તેમ નામ કહ્યા પછી મેં આંખો ઉઘાડીને જોયું, ભગવાન પોતાની પ્રિય લક્ષ્મીજીની સાથે ગરુડ પર બિરાજમાન હતા. મેં વારંવાર પ્રણામ કરીને લક્ષ્મીપતિને કહ્યું, કૃપા સિંધો, તમારું જે રૂપ પરમ આનંદદાયક સંપૂર્ણ આનંદનો આશ્રય નિત્ય મનોહર મૂર્તિધારી સર્વથી શ્રેષ્ઠ નિર્ગુણ નિષ્ક્રિય અને શાંત છે, જેને વિદ્વાન પુરુષ બ્રહ્મ કહે છે, તેને હું મારા નેત્રોથી નિરખવા ચાહું. આ સાંભળીને ભગવાન કમલાપતિએ મુજ શરણાગત ભક્તને કહ્યું, મહાદેવ, તમારા મનમાં મારા જે રૂપ જોવાની ઈચ્છા છે તેનું તમે હમણાં જ દર્શન કરી શકશો. યમુનાના પશ્ચિમ તટ પર મારું લીલાધામ વૃંદાવન છે, ત્યાં ચાલ્યા જાઓ. આમ કહીને તે જગદીશ્વર પોતાની પ્રિયાની સાથે અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે હું પણ યમુનાના સુંદર તટ પર ચાલ્યો આવ્યો. ત્યાં મને સંપૂર્ણ દેવેશ્વરોના પણ ઈશ્વર શ્રી કૃષ્ણના દર્શન થયા, જે કિશોરાવસ્થાથી યુક્ત સુંદર ગોપવેશ ધારણ કરીને પોતાની પ્રિયાના ખભા પર ડાબો હાથ મૂકીને ઊભા હતા. તેમની તે ઝાંખી બહુ મનોહર હતી. ચારે બાજુ ગોપિકાઓનો સમુદાય હતો અને વચ્ચે ભગવાન ઊભા રહીને હસાવતા રહીને પોતે પણ હસી રહ્યા હતા. તેમનું શ્રીવિગ્રહ પાણીથી ભરેલા વાદળો જેવું શ્યામ વર્ણ તથા કલ્યાણમય ગુણોનું ધામ હતું. શ્રી કૃષ્ણ મને જોઈને હસ્યા. તેમની વાણીમાં અમૃત ટપકતું હતું. તેમને મને કહ્યું, રુદ્ર, તમારો મનોરથ જાણીને મેં તમને આજે દર્શન આપ્યા. આ સમયે તમે મારા જે અલૌકિક રૂપને જોઈ રહ્યા છો એ નિર્મળ પ્રેમનું પ્રતીક છે। એ નિર્મળ પ્રેમનું પ્રતીક છે, એના રૂપમાં સતચિત અને આનંદ જ મૂર્તિમાન થાય છે। ઉપનિષદોના સમૂહ મારા આજ સ્વરૂપને નિરાકાર નિર્પૂર્ણ નિરાકાર નિર્ગુણ વ્યાપક નિષ્ક્રિય અને પરાત્પર કહે છે। મારા દિવ્ય ગુણોનો અંત નથી તથા તે ગુણોને કોઈ સિદ્ધ કરી શકતું નથી। તેથી વેદાંત શાસ્ત્ર મુજ ઈશ્વરને નિર્ગુણ કહે છે। મહેશ્વર, મારું આ રૂપ ચર્મ ચક્ષુઓથી જોઈ શકાય એવું નથી, તેથી બધા વેદ મને અરૂપ નિરાકાર કહે છે। હું મારા ચૈતન્ય અંશથી સર્વત્ર વ્યાપક છું, તેથી વિદ્વાનો મને બ્રહ્મના નામે જાણે છે। હું આ પ્રપંચનો કરતા નથી, તેથી શાસ્ત્રો મને નિષ્ક્રિય કહે છે। શિવ, મારા અંશજ માયામય ગુણો દ્વારા સૃષ્ટિ વગેરે કાર્ય કરે છે, હું સ્વયં કાંઈ પણ કરતો નથી। મહાદેવ, હું તો આ ગોપીઓના પ્રેમમાં વિહ્વળ થઈને ન તો બીજી કોઈ ક્રિયા જાણું છું અને ન મને મારા પોતાનું જ ભાન રહે છે। આ મારી પ્રિયા રાધિકા છે, એમને પરાદેવતા સમજો। હું તેમના પ્રેમને વશીભૂત થઈને સદા એમની સાથે જ વિચરણ કરું છું। એમની પાછળ અને આજુબાજુમાં જે લાખો સખીઓ છે એ બધી જ નિત્ય છે। જે મારો વિગ્રહ નિત્ય છે તેવો આમનો પણ છે। મારા સખા પિતા ગોપ ગાયો તથા વૃંદાવના બધા નિત્ય છે। એ બધાનું સ્વરૂપ ચિદાનંદ રસમય છે। મારા વૃંદાવનનું નામ આનંદ કંદ સમજો। એમાં પ્રવેશ કરવા માત્રથી મનુષ્યને પુનઃ સંસારમાં જન્મ લેવો પડતો નથી। હું આ વૃંદાવનને છોડીને ક્યાંય જતો નથી। મારી આ પ્રિયાની સાથે સદા અહીં નિવાસ કરું છું। રુદ્ર, તમારા મનમાં જે જે વાતને જાણવાની ઈચ્છા હતી તે બધી મેં બતાવી દીધી। બોલો, હવે મારી પાસે બીજું શું સાંભળવા ઈચ્છો છો? મુનિશ્રેષ્ઠ નારદ, ત્યારે મેં ભગવાનને કહ્યું, પ્રભુ, તમારા સ્વરૂપની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે છે એનો ઉપાય મને કહો। ભગવાને કહ્યું, રુદ્ર, તમે બહુ સારી વાત પૂછી છે, પરંતુ આ વિષય અત્યંત રહસ્યનો છે, તેથી આને યત્નપૂર્વક ગુપ્ત રાખવો જોઈએ। દેવેશ્વર, જે બીજા ઉપાયોનો ભરોસો છોડીને એકવાર અમારા બંનેના શરણમાં આવી જાય છે અને ગોપી ભાવથી મારી ઉપાસના કરે છે તે જ મને પ્રાપ્ત કરી શકે છે। જે એકવાર અમારા બંનેના શરણમાં આવી જાય છે અથવા એકમાત્ર મારી આ પ્રિયાની જ અનન્ય ભાવે ઉપાસના કરે છે તે મને અવશ્ય પ્રાપ્ત થાય છે। જે એકવાર પણ શરણમાં આવીને હું તમારો છું એવું કહી દે છે તે સાધન વિના પણ મને પ્રાપ્ત કરી લે છે, એમાં સંશય નથી। શક્રુદેવ પ્રપન્નો યસ્ત વાસ્મિતિ વદે દપી સાધનેન વિનાપ્યે મામાપ્નોતિ ન સંશય। તેથી સર્વથા પ્રયત્ન કરીને મારી પ્રિયાનું શરણ ગ્રહણ કરવું જોઈએ। રુદ્ર, મારી પ્રિયાના આશ્રય લઈને તમે પણ મને પોતાના વશમાં કરી શકો છો। આ બહુ રહસ્યની વાત છે જે મેં તમને કહી દીધી છે, તમારે યત્નપૂર્વક આ રહસ્યને ગુપ્ત રાખવું જોઈએ। હવે તમે પણ મારી પ્રિયતમા રાધાનું શરણ લો અને મારા યુગલ મંત્રનો જપ કરીને સદા મારા આ ધામમાં નિવાસ કરો। આ પ્રમાણે કહીને દયા નિધાન શ્રી કૃષ્ણ મારા જમણા કાનમાં પૂર્વોક્ત યુગલ મંત્રનો ઉપદેશ આપીને મારી સામે જ ત્યાં જ પોતાના ગણોની સાથે અંતર ધ્યાન થઈ ગયા। ત્યારથી નિરંતર હું પણ અહીં જ રહું છું। નારદ, આ પ્રમાણે મેં તમારા પૂછેલા વિષયનું સાંગોપાંગ વર્ણન કરી દીધું। સુતજી કહે છે, શૌનક, પૂર્વકાળમાં ભગવાન શંકરે સાક્ષાત શ્રીકૃષ્ણના મુખેથી આ રહસ્યને જાણ્યું, તેમણે નારદજીને કહ્યું અને નારદજીએ મને આનો ઉપદેશ આપ્યો હતો, તે જ આજે મેં તમને કહ્યું છે। તમારા માટે પણ ઉચિત છે કે આ પરમ અદ્ભુત રહસ્યને સદા ગુપ્ત રાખવું, આને દરેકની સામે પ્રગટ ન કરવું। સોનકે કહ્યું, ગુરુદેવ, તમારી કૃપાથી હું આજે કૃતકૃત્ય થઈ ગયો, કેમ કે તમે આજે મારી સામે આ રહસ્યનું પણ રહસ્ય પ્રગટ કર્યું છે। સુતજી કહે છે, બ્રહ્મન, તમે પણ નિરંતર યુગલ મંત્રનો જપ કરતા રહીને આ ધર્મનું પાલન કરો, થોડા જ દિવસમાં તમને ભગવાનના દાસભાવની પ્રાપ્તિ થઈ જશે। હું પણ યમુનાના તટ પર ભગવાન ગોપીનાથના નિત્યધામ વૃંદાવનમાં જઈ રહ્યો છું. મહાદેવજીના મુખમાંથી નીકળેલું આ ઉત્તમ ચરિત્ર પરમ પવિત્ર છે. એમાં મહાન અનુભવ ભરેલો છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક આનું શ્રવણ કરે છે તે અવશ્ય ભગવાનના પરમ પદને પ્રાપ્ત થાય છે. આ સ્વર્ગ તથા મોક્ષ પ્રાપ્તિનું પણ કારણ અને સમસ્ત પાપનું નાશક છે. જે લોકો સદા ભગવાન વિષ્ણુની સેવામાં તત્પર રહીને આનો ભક્તિપૂર્વક પાઠ કરે છે તેમને વિષ્ણુ લોકથી ફરી કદી કોઈ પ્રકારે પણ આ સંસારમાં આવવું પડતું નથી. અધ્યાય 41મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.